श्री ब्रह्म पुराण अध्याय 77। अक्रूरे नंदगाम में जवू श्री रामकृष्ण की मथुरा यात्रा। गोपियों की कथा, अक्रूर ने यमुना में भगवत दर्शन, एमना द्वारा भगवान की स्तुति, मथुरा प्रवेश, रजक वध अने माळी पर कृपा। व्यास जी कहे छे, अक्रूर जी वेगीला रथ में बेसीने મથુરાથી નીકળ્યા અને શ્રીકૃષ્ણના દર્શનના લોભ સાથે નંદગામ તરફ આગળ વધ્યા। માર્ગમાં વિચારવા લાગ્યા, અહો, મારાથી વધીને ભાગ્યશાળી કોઈ નથી, કેમ કે આજે હું અંશ સહિત અવતરેલા સાક્ષાત ભગવાન વિષ્ણુના દર્શન કરીશ। આજે મારો જન્મ સફળ થયો અને આવનારું પ્રભાત બહુ સુંદર હશે, કેમ કે હું ખીલેલા કમળ જેવા નેત્રોવાળા ભગવાન વિષ્ણુના દર્શન કરીશ। જે સ્મરણ અથવા ધ્યાનમાં આવીને મનુષ્યના બધા પાપો હરી લે છે, તે જ કમળ જેવા નેત્રોવાળું શ્રી વિષ્ણુનું સુંદર મુખ આજે મને જોવા મળશે, જેનાથી સગળા વેદ અને વેદાંગોનો પ્રાદુર્ભાવ થયો છે, તથા જે દેવતાઓ માટે સર્વશ્રેષ્ઠ આશ્રય છે ભગવાનના, તે જ મુખના આજે હું દર્શન કરીશ। ચિંતયા માસ ચાક્રુરો નાસ્તિ ધન્યતરો મયા યો અહમ મશા વર્તિષ્ણસ્ય મુખમ દ્રશ્યામિ ચક્રિણઃ અદ્ય મે સફલમ જન્મ સુપ્રભાતા ચ મે નિશા યદુનિંદ્રાબ્જ પત્રાક્ષમ વિષ્ણોર્દ્ર દ્રક્ષ્યામહમ મુખમ પાપમ હરતિ યત પુષામ સ્મૃતમ સંકલ્પનામયમ તત પુંડરિક નયનમ વિષ્ણોર્દ્ર દ્રક્ષ્યામહમ મુખમ નિર્જંગ મુશ્વ યતો વેદા વેદાંગ અન્યખિલાની ચ દ્રક્ષ્યામી યત પરમ ધામ દેવાનામ ભગવન મુખમ 191માં અધ્યાયના 2-5 શ્લોક સંખ્યા। બ્રહ્મા ઇન્દ્ર રુદ્ર અશ્વિની કુમાર વસુ આદિત્ય તથા મરુદગણ જેમના સ્વરૂપને જાણતા નથી, તે શ્રી હરિ આજે મારો સ્પર્શ કરશે। જે સર્વાત્મા સર્વવ્યાપી સર્વ સ્વરૂપ સઘળા પ્રાણીઓમાં વ્યાપ્ત અવયવ તથા વ્યાપી પરમાત્મા છે, તે જ આજે મારા નેત્રોના અતિથિ થશે। જેમણે પોતાની યોગ શક્તિથી મત્સ્ય કુર્મ વરાહ અને નરસિંહ વગેરે અવતાર ગ્રહણ કર્યા હતા, તે જ ભગવાન આજે મારી સાથે વાર્તાલાપ કરશે। સ્વેચ્છાથી શરીર ધારણ કરનારા અવિનાશી જગન્નાથે હાલમાં કાર્યવશ વ્રજમાં નિવાસ કરવા માટે મનુષ્ય રૂપ ધારણ કર્યું છે। જે ભગવાન અનંત પોતાના મસ્તક પર પૃથ્વીને ધારણ કરે છે, એ જ જગતનું હિત કરવા માટે અવતીર્ણ થઈને આજે મને અક્રૂર કહીને બોલાવશે। પિતા પુત્ર સુહૃદ ભ્રાતા માતા અને બંધુ બાંધવ રૂપીણી જેમની માયાને આ જગત હટાવી શકતું નથી, એ ભગવાનને વારંવાર નમસ્કાર છે। જેમને હૃદયમાં સ્થાપિત કરીને મનુષ્ય આ યોગ માયા રૂપે ફેલાયેલી અવિદ્યારૂપી માયાને તરી જાય છે, એ વિદ્યા સ્વરૂપ પરમાત્માને નમસ્કાર છે। જેમને યજ્ઞ પરાયણ મનુષ્ય યજ્ઞ પુરુષ ભગવદ્ ભક્તજન વાસુદેવ અને વેદાંત વેતા સર્વવ્યાપી શ્રી વિષ્ણુ કહે છે, એમને મારા નમસ્કાર છે। જે સમગ્ર જગતના નિવાસસ્થાન છે, જેમનામાં સત અને અસત બંને પ્રતિષ્ઠિત છે, એ ભગવાન પોતાના સહજ સત્વગુણથી મારા પર પ્રસન્ન થાઓ। જેમનું સ્મરણ કરવા માત્રથી મનુષ્ય પૂર્ણ કલ્યાણનો ભાગી થાય છે, એ પુરુષ શ્રેષ્ઠ શ્રી હરિનું હું સદાને માટે શરણ લઉં છું। ન બ્રહ્મા ને ઇન્દ્ર વિશ્વ અશ્વિશ્વ સ્વા આદિત્ય મરુદગણાહા યશ્વ સ્વરૂપમ જાનંતી સ્પૃશત્યજ્ઞ સમે હરિહિ સર્વાત્મા સર્વગહ સર્વઃ સર્વભૂતેષુ સંસ્થિતઃ યો ભવત્યો વયો વ્યાપી સવિક્ષ્યતે મયા અદ્ય મત્સ્ય કુર્મ વરાહાદ્યે સિંહ રૂપાદિભિઃ સ્થિતમ ચકાર યોગતો યોગમ સ મામાલાપ પશિષ્યતિ સાંપ્રતમ ચ જગત સ્વામી કાર્ય જાતે વ્રજે સ્થિતમ કર્તુમ મનુષ્યતામ પ્રાપ્તમ સ્વેચ્છા દેહદ દુર્ગવ્યય યો અનંતઃ પૃથ્વીમ ધતે શિખર સ્થિતમ સંસ્થિતામ સો અવતીર્ણો જગત્યર્થે મામ ક્રુરેતિ વક્ષ્યતિ પિતૃ બંધુ સુહૃદ ભાતૃ માતૃ બંધુમ બંધુમયી આમી મામ यन्मायां नालमुद्धतं जगत्तस्मे नमो नमः। तरन्त्यविद्यां वितता हृदि यस्मिन् वेशति योगमाया मीमां मत्स्यास्मे विद्यात्मने नमः। यज्व भीर्यग्नपुरुषो वासुदेवस्व शाश्वतेहि वेदांत वेदिर वेदी भी विष्णुः प्रोच्यते यो नमो अस्मि तमः। तथा यत्र जगद्धाम्नि धार्यते च प्रतिष्ठितं सदसत्त्वं ससत्त्वेन मय यशो यातु सौम्यतां स्मुते सफलकल्याणभाजनं यत्र जायते पुरुषप्रवरं नित्यं व्रजामि शरणं हरिं। 191 अध्याय 8 થી 17 શ્લોક સંખ્યા। અક્રૂરનું હૃદય ભક્તિથી વિનમ્ર થઈ રહ્યું હતું એ આ પ્રમાણે શ્રી વિષ્ણુનું ચિંતન કરતા સૂર્યાસ્ત પહેલા નંદગામ પહોંચી ગયા। તેમણે ભગવાન શ્રી કૃષ્ણને તે સ્થાન પર જોયા જ્યાં ગાયો દોહવામાં આવી રહી હતી। એ વાછરડાઓની વચ્ચે ઊભા હતા। તેમનું શ્રીઅંગ વિકસિત નીલકમળની આભાથી સુશોભિત હતું। નેત્રમાં ખીલેલા કમળની શોભા હતી। વૃક્ષથળમાં શ્રીવત્સનું ચિહ્ન હતું। દીર્ઘ ભુજાઓ, વિશાળ અને ઉન્નત છાતી, ઊંચી નાસિકા, વિલાસયુક્ત મંદહાસ્ય સુશોભિત મુખ, લાલ લાલ નખ, શરીર પર પિતાંબર, ગળામાં પુષ્પમાળા, હાથમાં સ્નિગ્ધ નીલ થતા નીલ લતા અને કાનોમાં શ્વેત કમળ પુષ્પના આભૂષણ, આ જ એમનું સ્વરૂપ હતું। તેમના બંને ચરણ ભૂમિ પર હતા। શ્રી કૃષ્ણના દર્શન કર્યા પછી અક્રૂરજીની દ્રષ્ટિ યદુનંદન બલભદ્રજી પર પડી, જે હંસ, ચંદ્રમા અને મોગરા જેવા ગોરા વર્ણના હતા। એમના શરીર પર નીલ વસ્ત્ર શોભી રહ્યા હતા। તેમનું કદ ઊંચું અને ભુજાઓ દીર્ઘ હતી। મુખ કમળ જેવું પ્રફુલ્લિત હતું। નીલાંબરધારી ગૌરાંગ બલભદ્રજી એવા લાગતા હતા જાણે મેઘમાળાથી ઘેરાયેલા બીજા કૈલાસ પર્વત હોય। સદર્દશ દદર્શ તદા તત્ર કૃષ્ણમ આદોહની ગવામ વત્સમ અધ્યગતમ ફુલ્લ નીલોત પલદલ પલદલ છવીમ પ્રફુલ્લ પદ્મ પત્રાક્ષમ શ્રી વત્સાંકિત વક્ષસમ પ્રલંબ બાહુ માયા માયામ તુ અગ્નોર સ્થલ મુન્નસમ સવિલાસ સ્મિતાધારમ બિભ્રાણામ મુખપંકજમ તુંગરક્ત નખમ પદભયામ ધરણ્યામ સુપ્રતિષ્ઠિતમ બિભ્રાણમ વાસસી પિતે વન્ય પુષ્પ વિભૂજિત વિભૂષિતમ સા સાંદ્ર નીલ લતા હસ્તમ સીતામ ભોજાવંશ ભોજાવંતમ સકમ હંસેન્દુ કુંદ ધવલમ નીલાંબર ધરમ દ્વિજાહ તસ્યાનુ બલભદ્રમ ચ દર્દશમ દર્દશ યદુનંદનમ પ્રાંશુ મૂતુ બાહુમ ચ વિકાશી મુખ પંકજમ મેઘમાલા પરિવૃતમ કૈલાસાદ્રીમિ વાપરમ 191 અધ્યયન 19-24 શ્લોક સંખ્યા। તે બંને ભાઈઓને જોઈને મહાબુદ્ધિમાન અક્રૂરજીનું મુખ કમળ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું। અક્રૂરજીનું મુખ કમળ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું। સંપૂર્ણ શરીરમાં રોમાંચ થઈ આવ્યો અને તેઓ મનોમન આ પ્રમાણે કહેવા લાગ્યા, આ બે ભાઈઓના રૂપમાં અહીં સાક્ષાત ભગવાન વિષ્ણુ વિરાજમાન છે। આજ તે પરમ ધામ અને આજ તે પરમ પદ છે। અનંત મૂર્તિ ભગવાન આજે જ મારા હાથનો સ્પર્શ કરીને એને શોભા સંપન્ન બનાવશે। ભગવાનની આંગળીઓના સ્પર્શથી સગળા પાપો નષ્ટ થઈ જવાના કારણે મનુષ્ય ઉત્તમ ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તથા અશ્વિન કુમાર, રુદ્ર, ઇન્દ્ર અને વસુ વગેરે દેવતાઓ પ્રસન્ન થઈને તેમને ઉત્તમ વરદાન આપે છે। આજ ભગવાને દૈત્યરાજની સેનાનો વિનાશ કરીને દૈત્ય પત્નીઓની આંખોનું કાજળ પણ છીનવી લીધું। રાજા બલિએ જેમના હાથમાં સંકલ્પનું જળ છોડીને રસાતળમાં રહીને પણ મનોહર સ્વર્ગના ભોગ પ્રાપ્ત કરી લીધા, તથા દેવરાજ ઇન્દ્રે જેમની આરાધના કરીને એક મનવંતર માટે દેવલોકનું અખંડ સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું, એ જ ભગવાન કંસ સાથે રહેવાના કારણે નિર્દોષ હોવા છતાં દોષનું પાત્ર બનેલા મુજ અક્રૂરનો શું આદર નહીં કરે? જે સાધુ પુરુષોથી બહિષ્કૃત છે તેના જન્મને ધિક્કાર છે। ભગવાન શ્રી હરિ જ્ઞાન સ્વરૂપ છે, પરિપૂર્ણ સત્વના પુંજ છે। સર્વ પ્રકારના દોષોથી રહિત છે, અવ્યક્ત છે અને સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન છે. જગતમાં એવી કઈ વસ્તુ છે જે તેમને જ્ઞાત ન હોય? તેથી હું ભક્તિથી વિનીત થઈને આદિ મધ્ય અને અંતમાં અંતથી રહિત અજન્મા પુરુષોત્તમ ભગવાન વિષ્ણુના અંશાવતાર તથા ઈશ્વરોના પણ ઈશ્વર શ્રી કૃષ્ણના શરણે જાઉં છું. આ પ્રમાણે વિચાર કરતા એ ભગવાન શ્રી કૃષ્ણની પાસે ગયા અને હું યદુવંશી અક્રૂર છું એમ કહીને તેમના ચરણોમાં પડી ગયા. ભગવાને પણ ધજા, વ્રજ, વજ્ર, વ્રજ અને કમળ વગેરે ચિહ્નોથી સુશોભિત પોતાના કરકમળ દ્વારા તેમનો સ્પર્શ કર્યો અને તેમને ખેંચીને પ્રેમપૂર્વક ગાઢા લિંગન આપ્યું. પછી બલરામ અને શ્રીકૃષ્ણે તેમની સાથે વાતચીત કરી અને તેમને સાથે લઈને પોતાના ભવનમાં ગયા. પરસ્પર પ્રણામ વગેરે બાદ અક્રૂરે બંને ભાઈઓની સાથે બેસીને ભોજન કર્યું અને યથા યોગ્ય તેમને બધી વાત કહી. દુરાત્મા દાનવે કંસ, વસુદેવ અને દેવકીને જે રીતે ધમકાવ્યા હતા, અગ્રસેન પ્રત્યે જે તેનો જેવો વર્તાવ હતો અને જે ઉદ્દેશ્યથી કંસે તેમને વ્રજમાં મોકલ્યા હતા, તે બધું વિસ્તારથી કહી સંભળાવ્યું. સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, આ બધી વાતો હું જાણું છું, આ વિષયમાં જે યોગ્ય કર્તવ્ય છે તે હું કરીશ, તમે અન્યથા વિચાર કરશો નહીં. કંસ મરી ગયો એમ જ માનો. હું બલરામજી સહિત કાલે તમારી સાથે મથુરા આવીશ. વડીલ વૃદ્ધ ગોપ પણ ભેટની સામગ્રી લઈને આવશે. વીર, તમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં, આરામથી આજે અહીં રાત્રિ વિશ્રામ કરો. આજથી ત્રણ રાત્રિમાં જ અનુચરો સહિત કંસને હું મારી નાખીશ. ત્યાર પછી ગોપોને મથુરા આવવાનો આદેશ આપીને અક્રૂર શ્રીકૃષ્ણ અને બલરામ નંદના ઘરમાં સૂઈ ગયા. સવાર થતા મહાબળી રામ અને શ્રીકૃષ્ણ અક્રૂર સાથે મથુરા જવા માટે તૈયાર થઈ ગયા. એ જોઈને ગોપીઓના નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા. તેઓ ચિંતામાં એવી દુર્બળ થઈ ગઈ કે એમના કંકણ એટલે બંગડીઓને બાજુબંધ ખસી ખસીને પડવા લાગ્યા. તેઓ દુઃખથી વ્યથિત થઈને લાંબા શ્વાસ લઈને એકબીજીને કહેવા લાગી, સખી, ગોવિંદ મથુરા જાય છે, ત્યાં ગયા પછી એ પાછા ગોકુળમાં શા માટે આવશે? ત્યાં તો પોતાના કાનોથી નગરની સ્ત્રીઓના મધુર વાર્તાલાપનું રસપાન કરશે. નગરની નારીઓના વિલાસપૂર્ણ વચનોમાં જ્યારે આમનું મન આસક્ત થઈ જશે, પછી ગામડાની આ ગમાર ગોપ ગોપીઓ તરફ તેમને આકર્ષણ ક્યાંથી રહેશે? હાય, શ્રી હરિ સંપૂર્ણ વ્રજના પ્રાણ હતા, તેમને છીનવી લઈને નિર્દય અને દુરાત્મા વિધાતાએ અમ ગોપીઓ પર નિષ્ઠુર પ્રહાર કર્યો છે. નગરની સ્ત્રીઓ ભાવભર્યા હાસ્યની સાથે વાતો કરે છે, તેમની ગતિમાં લાલિત્ય છે, તેઓ કટાક્ષ ભર્યા નેત્રોથી જુએ છે. તેથી આ નંદનંદન અમારી પાસે શા માટે આવશે? આ જુઓ, ગોવિંદ રથ પર બેસીને મથુરા જાય છે. ક્રૂર એવા ક્રૂરે તેમને સમજાવી દીધા છે. શું એ નિર્દય ને પ્રેમીજનોની માનસિક વેદનાનો અનુભવ નથી જે અમારા નયનાનંદ ગોવિંદને અન્યત્ર લઈને જઈ રહ્યો છે? ગોવિંદ પણ આજે અત્યંત નિષ્ઠુર થઈ ગયા છે. જુઓ ને, બલરામજીની સાથે રથમાં બેસીને જઈ રહ્યા છે. અરે, એમને રોકવામાં શીઘ્રતા કરો. અરે, શું કરી રહી છો? વડીલોની સામે આપણું બોલવું ઉચિત છે? અરે, અમે તો આમ પણ વિરહના અગ્નિમાં બળી રહીએ છીએ. હવે આ વડીલો એટલે ગુરુજનો આપણું શું કરી લેશે? હાય, આનંદ બાવા વગેરે પણ જવા માટે તૈયાર છે. કોઈ પણ કૃષ્ણને પાછા વાળવાનો પ્રયાસ કરતું નથી. આજે મથુરાની સ્ત્રીઓના નેત્રરૂપી ભ્રમર શ્રીકૃષ્ણના મુખકમળના મકરંદનું પાન કરશે. તેઓ ધન્ય છે જેઓ માર્ગમાં રોમાંચ ભર્યા શરીરથી શ્રીકૃષ્ણના દર્શન કરશે. આજે ગોવિંદના દર્શન કરીને મથુરાની સ્ત્રીઓના નેત્રોમાં મહાન આનંદ છવાઈ જશે. આજે તે ભાગ્યશાળી યુવતીઓએ કયું શુભ સ્વપ્ન જોયું છે કે તેઓ પોતાના વિશાળ અને સુંદર નેત્રોથી શ્રી કૃષ્ણની રૂપ માધુરીનું પાન કરશે. અહો, વિધાતામાં દયાનો છાંટો પણ નથી. તેણે અમ ગોપીઓને બહુ મોટા નિધિના દર્શન કરાવીને અમારી આંખો જ કાઢી લીધી. અમારા પ્રત્યે શ્રીકૃષ્ણનો અનુરાગ જેમ જેમ શિથિલ થતો જાય છે, તેમ તેમ અમારા હાથના કંકણ પણ શીઘ્રતાપૂર્વક ઢીલા થતા જાય છે. આ ક્રૂરનું હૃદય અત્યંત ક્રૂર છે. તે ઘોડાઓને જલ્દી જલ્દી હાંકે છે. અમારા જેવી આર્ત એટલે કે દુઃખી સ્ત્રીઓ પર તેના સિવાય કોને દયા નહીં આવે? અહો, ત્યાં જો શ્રીકૃષ્ણના રથની ધૂળ બહુ ઊંચે સુધી ઉડી રહી છે. હાય, હવે તો એ ધૂળ પણ દેખાતી નથી. હવે તે ભગવાનને ઘણે દૂર લઈ ગઈ. આ પ્રમાણે ગોપીઓના અત્યંત અનુરાગ પૂર્વક જોતા જોતા બલરામ સહિત શ્રી કૃષ્ણએ વ્રજના એ ભૂભાગોનો પરિત્યાગ કર્યો. રથના ઘોડા બહુ વેગીલા હતા, તેથી બલરામ, અક્રૂર અને શ્રી કૃષ્ણ બપોર થતા થતા મથુરાની સમીપે યમુના તટ પર પહોંચી ગયા. ત્યારે અક્રૂરે શ્રી કૃષ્ણને કહ્યું, તમે બંને ભાઈ અહીં રથમાં જ બેસો ત્યાં સુધીમાં હું યમુનાના જળમાં નિત્યના સ્નાન અને પૂજન કરી લઉં. શ્રી કૃષ્ણે બહુ સારું કહીને તેમની વાત માની લીધી. અક્રૂરજી યમુનાના જળમાં પ્રવેશ કરીને સ્નાન અને આચમન કર્યું. ત્યાર પછી એ પરબ્રહ્મનું ચિંતન કરવા લાગ્યા. તેમને જળની અંદર સહસ્ત્રો ફણાઓથી યુક્ત બલભદ્રજી દેખાયા. તેમનું શરીર મોગરાના ફૂલ જેવું ગોરું અને નેત્ર કમળપત્ર જેવા વિશાળ હતા. વાસુકી અને ડિંબ વગેરે મોટા મોટા નાગ તેમની ચારે બાજુથી ઘેરીને સ્તુતિ કરી રહ્યા હતા. કંઠમાં વનમાળા શોભી રહી હતી. તેઓ બે નીલ વસ્ત્ર અને કાનોમાં કુંડળ ધારણ કરીને જળની ભીતર કુંડળી વાળીને વિરાજમાન હતા. તેમના ખોળામાં ભગવાન શ્રી કૃષ્ણ દેખાતા હતા. જે જળથી ભરેલા વાદળ જેવા શ્યામ, થોડા રતુમડા, વિશાળ નેત્રો ધરાવતા, ચતુર્ભુજ, સુંદર અને ચક્ર વગેરે આયુધોથી વિભૂષિત હતા. તેમણે પીતાંબર ધારણ કર્યું હતું. પુષ્પોના અદ્ભુત હાર તેમની શોભા વધારી રહ્યા હતા. વૃક્ષ સ્થળમાં શ્રીવત્સ ચિહ્ન સુશોભિત હતું. ભુજાઓમાં બાજુબંધ અને મસ્તક પર મુગુટ દીદીપ્યમાન હતો. કાનોમાં કમળના પુષ્પોએ કુંડળનું સ્થાન લીધું હતું. સનંદન વગેરે પાપ રહિત સિદ્ધ યોગી નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખીને ભગવાનનું ધ્યાન કરી રહ્યા હતા. બલરામ અને શ્રીકૃષ્ણને જળમાં જોઈને અક્રૂર બહુ આશ્ચર્યમાં પડી ગયા. એ વિચારવા લાગ્યા, આ બંને ભાઈ આટલા જલ્દી અહીં કઈ રીતે આવી ગયા? અક્રૂર કઈ બોલવા ઈચ્છતા હતા, પરંતુ શ્રીકૃષ્ણ એમને શ્રીકૃષ્ણ એમની વાણીને સ્તંભિત કરી દીધા. પછી એ જળમાંથી નીકળીને રથ ઊભો હતો ત્યાં આવ્યા, પરંતુ ત્યાં બલરામ અને શ્રીકૃષ્ણ પૂર્વવત બેઠેલા દેખાયા. ત્યારે એમણે ફરી જળમાં ડૂબકી મારી. ફરીથી જળમાં એ જ દ્રશ્ય દેખાયું. ગંધર્વ, મુનિ, સિદ્ધ તથા મોટા મોટા નાગ બલરામ અને શ્રીકૃષ્ણની સ્તુતિ કરતા હતા. આ બધું જોઈને અક્રૂરજીને વાસ્તવિક રહસ્યનો પત્તો લાગી ગયો અને પૂર્ણ વિજ્ઞાનમય ભગવાન અચ્યુતની સ્તુતિ કરવા લાગ્યા. જેમનું સત્તા માત્ર સ્વરૂપ છે, મહિમા અચિંત્ય છે, જે સર્વત્ર વ્યાપક છે, જે કારણ રૂપે એક એક પરંતુ કાર્ય રૂપે અનેક છે, એ પરમાત્માને વારંવાર નમસ્કાર છે. અચિંત્ય પરમેશ્વર, આપ મંત્ર સ્વરૂપ અને હવિ સ્વરૂપ છો, આપને નમસ્કાર છે. પ્રભુ, આપ પ્રકૃતિથી પર વિજ્ઞાન સ્વરૂપ છો, આપને નમસ્કાર છે. આપ જ ભૂતાત્મા, ઇન્દ્રિયાત્મા, પ્રધાનાત્મા, જીવાત્મા તથા પરમાત્મા છો. આ પ્રમાણે એક હોવા છતાં પણ આપ પાંચ પ્રકારે સ્થિત છો. સર્વ ધર્માત્મન મહેશ્વર, આપ જ ક્ષર અને અક્ષર છો, મારા પર પ્રસન્ન થાઓ. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ વગેરે નામો દ્વારા આપનું જ વર્ણન કરવામાં આવે છે. ભગવાન, આપના સ્વરૂપ, પ્રયોજન અને નામ વગેરે બધા અનિર્વચનીય છે. આપ પરમેશ્વરને મારા નમસ્કાર છે. નાથ, જ્યાં નામ અને જાતિ વગેરે કલ્પનાઓનું અસ્તિત્વ નથી, અનિત્ય, અવિકારી અને અજન્મા પરબ્રહ્મ આપ જ છો. કલ્પના વિના, કોઈ વ્યવહારિક નામ રાખ્યા વિના કોઈ પણ પદાર્થનું જ્ઞાન થતું નથી. તેથી કૃષ્ણ, અચ્યુત, અનંત અને વિષ્ણુ વગેરે નામો દ્વારા આપની સ્તુતિ કરવામાં આવે છે. સર્વાત્મન, આપ અજન્મા પરમેશ્વર છો. જગતમાં જેટલી કલ્પનાઓ છે એ બધી દ્વારા આપનો જ બોધ થાય છે. આપ જ દેવતા છો, સમગ્ર જગત છો અને વિશ્વરૂપ છો. વિશ્વાત્મન, આપ વિકાર અને ભેદથી સર્વથા રહિત છો. આપ વિકાર અને ભેદથી સર્વતા રહિત છો. આખા વિશ્વમાં આપના સિવાય બીજી કોઈ વસ્તુ નથી. આપ જ બ્રહ્મા, મહાદેવજી, સૂર્ય, ધાતા, વિધાતા, ઇન્દ્ર, વાયુ, અગ્નિ, વરુણ, કુબેર અને યમ છો. એકમાત્ર આપ જ ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પોતાની વિભિન્ન શક્તિઓથી જગતની રક્ષા કરો છો. આપ જ વિશ્વનું સર્જન કરો છો અને આપ જ પ્રલય કાળના સૂર્ય થઈને સમગ્ર જગતનો સંહાર કરો છો. હે અજ, આ ત્રિગુણાત્મક પ્રપંચ આપનું જ સ્વરૂપ છે. સત સ્વરૂપ પરમેશ્વરનો વાચક, જે ઓમકાર રૂપ અક્ષર છે, આપનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. એ જ સત, અસત અને જ્ઞાનાત્મા છે. આપના તે સ્વરૂપને મારા પ્રણામ છે. ભગવાન, વાસુદેવના રૂપમાં આપને નમસ્કાર છે. શંકરસુણ નામ ધારણ કરનારા આપને નમસ્કાર છે. પ્રદ્યુમન રૂપે આપને નમસ્કાર છે અને અનિરુદ્ધ રૂપે આપને નમસ્કાર છે. આ પ્રમાણે જળની અંદર યદુવંશી અક્રૂરે સર્વેશ્વર શ્રીકૃષ્ણની સ્તુતિ કરીને માનસિક પૂજન કર્યું. અન્ય વિષયોનું ચિંતન છોડીને મનને તે બ્રહ્મભૂત પરમાત્મામાં જોડીને દીર્ઘકાળ સુધી ધ્યાન કર્યું. પછી સમાધિમાંથી જાગૃત થઈ પોતાને કૃતાર્થ માનીને યમુનાના જળમાંથી નીકળીને રથ એ ફરી રથ પાસે આવ્યા. આવ્યા પછી તેમણે બલરામ અને કૃષ્ણને પૂર્વવત રથમાં બેઠેલા જોયા. અખરૂરજીના નેત્રમાં વિસ્મયનો આભાસ જોવા મળતો હતો. એ જોઈને શ્રીકૃષ્ણ એમને કહ્યું, અખરૂરજી, તમે યમુનાના જળમાં શું આશ્ચર્યજનક જોયું જેથી તમારા નેત્રો આશ્ચર્યચકિત જણાય છે? અખરૂર બોલ્યા, જળની અંદર મેં જે આશ્ચર્ય જોયું છે તે જ હું અહીં મારી સામે રથમાં મૂર્તિમાન બેઠેલા જોઉં છું. આ પરમ આશ્ચર્યમય જગત જે મહાત્માનું સ્વરૂપ છે તે જ આશ્ચર્ય સ્વરૂપ આપની સાથે મારો સમાગમ થયો છે. મધુસૂદન, હવે આ વિશે વધારે કહેવાની શી જરૂર છે? ચાલો મથુરા જઈએ. હું કંસથી ડરું છું. જેઓ બીજાના ટુકડાઓ પર જીવન નિર્વાહ કરનારા છે તે મનુષ્યના જન્મને ધિક્કાર છે. આમ કહીને અક્રૂરે રથ આગળ હાંક્યો અને સાયંકાળના સમયે મથુરાપુરીમાં જઈ પહોંચ્યા. મથુરાને જોઈને અક્રૂરે બલરામ અને કૃષ્ણને કહ્યું, મહાપરાક્રમી વીરો, હવે તમે પગપાળા જાઓ, રથ લઈને હું એકલો જ જઈશ. મથુરામાં જઈને તમે બંને વસુદેવજીના ઘરે જશો નહીં, કેમ કે તમારા જ કારણે તે બિચારો વૃદ્ધ સદા કંસ દ્વારા અપમાનિત થઈ રહ્યો છે. આમ કહીને અક્રૂર મથુરાપુરીમાં ચાલ્યા ગયા. રામ અને કૃષ્ણ પણ પુરીમાં પહોંચીને રાજમાર્ગ પર આવી ગયા. તે સમયે નગરના બધા સ્ત્રી પુરુષ આનંદપૂર્ણ નેત્રોથી તેમને નિહાળતા હતા. બંને યુવાન હાથીઓની જેમ લીલાપૂર્વક જઈ રહ્યા હતા. ફરતા ફરતા તે બંને ભાઈઓએ કપડાં રંગનાર એક ધોબીને જોયો. તેની પાસે પોતાના શરીરને અનુરૂપ વસ્ત્ર માગ્યા. તે કંસનો ધોબી હતો. રાજાની કૃપાથી તેનો અહંકાર સાતમા આસમાને હતો. તેણે બલરામ અને શ્રીકૃષ્ણને પ્રત્યે અનાદરપૂર્વક અને આક્ષેપયુક્ત કટુવચન કહ્યા. એ દુષ્ટ ધોબીનું વર્તન જોઈને શ્રીકૃષ્ણ ક્રોધિત થઈ ગયા. તેમણે લપડાક મારીને તે ધોબીનું મસ્તક ભૂમિ પર પાડી દીધું. તેને મારીને રામ અને શ્રીકૃષ્ણે તેના બધા વસ્ત્રો છીનવી લીધા અને પોતાની પસંદગી અનુસાર પીળા અને નીલા વસ્ત્ર ધારણ કરીને તેઓ બહુ પ્રસન્નતા સાથે માળીના ઘરે ગયા. તેમને જોતા જ માળીના નેત્રો આનંદથી ખીલી ઉઠ્યા. તે અત્યંત વિસ્મિત થઈને મનોમન વિચારવા લાગ્યો, આ બે કોના પુત્ર છે? ક્યાંથી આવ્યા છે? એકના અંગ પર પિતાંબર શોભી રહ્યું છે અને બીજાના શરીર પર નીલાંબર, બંને બહુ મનોહર દેખાય છે. તેમને જોઈને માળી સમજ્યો, બે દેવતાઓ પૃથ્વી પર ઉતર્યા છે. એ બંને ભાઈઓના મુખારવિંદ પ્રસન્ન છે. માળીએ બંને હાથ ફેલાવીને મસ્તકથી પૃથ્વીનો સ્પર્શ કરતા રહીને સાષ્ટાંગ પ્રણામ કર્યા ને કહ્યું, નાથ, આપ બંને બહુ કૃપા કરીને મારા ઘરે પધાર્યા છો, હું ધન્ય થઈ ગયો. હવે પુષ્પોથી આપ બંનેની પૂજા કરીશ. આમ કહીને તેણે સરુચિ અનુસાર પુષ્પ અર્પણ કર્યા. આ સુંદર છે, આ મનોહર છે, એમ કહીને તેણે એમના મનમાં ફૂલો પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન કર્યું અને જે જે ફૂલ તેમને ગમ્યા તે બધા આપ્યા. મોટા ભાગના બધા ફૂલો સુંદર અને સુગંધિત હતા. શ્રીકૃષ્ણે પણ પ્રસન્ન થઈને માળીને વરદાન આપ્યું, ભદ્ર, મારે આધીન રહેનારી લક્ષ્મી તારો કદી ત્યાગ નહીં કરે. સૌમ્ય, તારા બળ અને ધનની કદી ઉણપ નહીં થાય. જ્યાં સુધી આ પૃથ્વી અને સૂર્ય રહેશે ત્યાં સુધી તારા પુત્ર પૌત્ર વગેરે વંશ પરંપરા રહેશે. તો અનેક ભોગ ભોગવીને અંતે મારી કૃપાથી મારું સ્મરણ કરતો રહીને દિવ્ય લોક પ્રાપ્ત કરીશ. ભદ્ર, તારું મન સદા ધર્મમાં પરોવાયેલું રહેશે. આ પ્રમાણે કહીને બલરામ સહિત શ્રીકૃષ્ણ માળીની પૂજા ગ્રહણ કરીને એમના ઘરેથી વિદાય થયા. અધ્યાય 77 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.